એમ સમજીને દાન કરે એ શ્રેષ્ઠ દાન છે અર્જુન, એને કહેવાય કર્તવ્ય સમજીને દાન કર્યું. કર્તવ્ય એટલે મનુષ્ય દેહે કરી લેવા જેવું. બીજું કહ્યું, શું કહ્યું? બદલાની અપેક્ષા વગર દાન કર, ગણતરી ના હોવી જોઈએ સાહેબ, કાંઈ પણ કોઈ પણ. કે ભાઈ અમે હોસ્પિટલમાં દાન આપીએ, તમે કહો છો તો 10 લાખ આપીએ, પણ અમારા પરિવારને સગા સંબંધીઓને સારવાર ઇમરજન્સી મળવી જોઈએ, ગમે ત્યારે એક રૂમ પેકાપેક હોવો જોઈએ, એર કન્ડિશન બધા લઈ જાય તો વાંધો નથી. આને દાન કર્યું કહેવાય નહીં, બદલાની ભાવના છે. હા અમે તમારી સંસ્થામાં 25 લાખ આપીએ, એમાં વાંધો નહીં, પણ ટ્રસ્ટી બનાવો. અને કહેતા હો તો 50 લાખ આપવું પડે, તો અમારા વંશ પરંપરાગત ટ્રસ્ટી રાખો. આ દાન નથી. અમે ધર્મ સંસ્થામાં તમારા સેવા કાર્યોમાં દાન આપીએ, તમારા સ્થાનમાં દાન આપીએ, પણ અમને ઉતારા પાણી ખાવાનું આ તે બધું વ્યવસ્થિત, અમે જ્યારે આવીએ ત્યારે બધું વાગતા સ્વાગતા પૂરી થવી જોઈએ. જો એ દાન આપ્યું હોય અને જય ભાઈ, એને જો થોડા બોલાવવામાં, ચલાવવામાં, ચા પાણીમાં, નાસ્તામાં થોડોક બધા રૂમ પેક થઈ ગયા હોય ને જરા કે ઠીક ન પડે એવો રૂમ આપ્યો હોય, એમાં સમયે ચાયનું પૂછાયું ન હોય, આ ન પૂછાય, તો જોવો જમાવટ. હા આવી રીતે હોય, કેટલા દીધા છે કેટલા, ભાઈ એટલા પાછા લઈ જા, પણ આમ ગગલાવા છે નો. દાન કોને કહેવાય કે દીધા પછી ભૂલી જાય, એને દાન કહેવાય. મહાત્માજી મરણ પથારી હતા, શિષ્યોએ કીધું બાપજી છેલ્લે છેલ્લે કઈ ઉપદેશ તો આપતા જાઓ જેમને જિંદગી ભર યાદ રહેતો, કે ચાર બાબત કઈ, બે યાદ રાખી બે ભૂલી જાવી એમ. હા તમારું પરમ કલ્યાણ થશે, બોલો બોલો બાપજી જલ્દી. બસ બે વાત ભૂલી જાવી, કોઈને તમે ઉપકાર કર્યો હોય, કઈ દીધું હોય, મદદ કરી હોય, સહાય કરી હોય, ઉપકાર કર્યો હોય કોઈ પણ, એ ભૂલી જાવ, યાદ ન રાખો. અને બીજું, તમને કોઈ અપકાર કર્યો હોય, અપકાર એટલે તમને કોઈ દુઃખ આપ્યું હોય, હેરાન કર્યા હોય, તકલીફ કરી હોય, તમારી જે તે તમને પરિસ્થિતિમાં દુઃખ આપ્યું હોય, તો એ અપકારને તમે ભૂલી જજો. તમે કોઈને ઉપકાર કર્યો હોય એ ભૂલી જજો, અને તમારા ઉપર કોઈ અપકાર કર્યો હોય એને પણ ભૂલી જાયજો. હવે બે વસ્તુ યાદ રાખજો, એક મૃત્યુ નિશ્ચિત છે અને સતત યાદ રાખજો. હા હા હા કરવા જેવું નથી બધા, હું આમ તેમ આઈ એમ સમથિંગ, કંઈ કરવા જેવું નથી. મૃત્યુ યાદ રાખજો, ગમે ત્યારે હાલતા હાલતા ટ્રકનું ટાયર ફરી વળે, ટાટા ટાટા ટાટા ટા થઈ જાય, એટલે મોત. હવે નિરાતે ખીચડી શીરો પૂરી શાક ભજીયા દબાવીને સૂતો હોય, સવાર ઉઠે જ નહીં, શું કઈ નક્કી છે? ગોદડું ઉચકાવે, મોઢું ફાટી રહ્યું હોય, એ આ પીડ્યો હોય, ઉપર વેળ્યો, હવે શું કરવાનું? મૃત્યુ નિશ્ચિત છે ડગલે ને પગલે, એ ભૂલતા નહીં. અને બીજું, ઈશ્વર આપણા સાથે છે એ ભૂલતા નહીં, એટલે ઈશ્વરનું સ્મરણ અને મોત એ ક્યારે ભૂલતા નહીં. બે વસ્તુ યાદ રાખજો ને બે ભૂલી જાયજો. પણ આમાંથી ઉલટું આપણે કરીએ છીએ, મોતને આપણે યાદ જ નથી કરતા, મરવાનું છે કોણ યાદ કરે છે? રોજ સવાર ઉઠીને વિચાર કરે છે, હા જાગ્યા નગર યાદ આત. તો ભજન ન થવા માંડે સવારમાં ઉઠીને પથારીમાં, પણ આ તો સીધો ઉઠવા નથી ને મોબાઈલ કેમ ગયું, હજી આંખ ઉઘડતી ન હોય, આમ આમ તાણી તાણી. આ તો અમે નમૂના જોયા હોય ને ક્યાંક ક્યાંક, હજી આંખ ઉઘડતી ન હોય એટલે ચોંટી ગઈ હોય ને આમ, એક કાચી ઊંઘ હોય, કોમ્પ્યુટર ના અંતે જોઈ જોઈને બધી ગરમી ચડી ગઈ હોય, ખાવાના મસાલા દાબેલી ને ભાગેલી ને અંતે કરી, એટલે બધી ગરમી ખોટી થઈ ગઈ હોય, એટલે આંખ ઉઘડે નહીં બધી, તોય પણ ઓઇલું આમ આમ કરે. આમાં છે કે આ તમે માંડ માંડ જીવાય, મોત સતત યાદ રાખવું પડે. મહારાજ કે અમને હર પળ આ ઘડી આ પળમાં મરી જવું છે એમ યાદ કરીએ છીએ, કે છે ને, અને ડગલે ને પગલે ભગવાનનું સ્મરણ યાદ રહે, તો એ આપણે ભૂલી જાય છે, ભગવાન અને મોત ભૂલી જાય છે. અને ઉપકાર કર્યો હોય એ યાદ રાખીએ, ક્ષણ ક્ષણનો ડાયરી લખી રાખીએ, અને કોઈ આપણા ઉપર પેલી આપત્તિ કરી હોય, હેરાન કર્યા હોય, એ આપણે ભૂલતા નથી, એને યાદ રાખીએ છીએ. ઉલટું કરીએ છે ને, હવે આમાં માર્ગ જ આખો શીર્ષાસન થઈ ગયું. વિચાર કરો, આપણે જે વસ્તુ ભૂલવાની શાસ્ત્રો કહે છે એને આપણે ભૂલતા નથી, અને જેને યાદ રાખવાનું કહે છે એને આપણે યાદ રાખતા. ભાઈ પછી આમાં ભગવાન ઢૂંકડો ક્યાંથી આવે, ને આપણું શ્રેય ક્યાંથી થાય, ને આપણું મોત ક્યાંથી સુધરે છે ને. આ મહાત્માએ પણ જતા જતા ગજબની વાત કરી દીધી છે, એમ બદલાની અપેક્ષા વગર દાન આપવું તો શ્રેષ્ઠ દાન છે. કાંઈ પણ મનમાં ગણતરી થી નહીં. ઘણા લોકો તો શું, તમે જોજો કે આ પર્વ છે અથવા તો એનો કંઈ હોય નિમિત્ત, બે પાંચ બાળકો જમાડવા છે અથવા તો કુંવારી બાલિકાઓ જમાડવી છે, તો એની સંબંધીની બાલિકાઓ સંબંધીના બાળકો એને બોલાવીને જમાડી. આ તો વ્યવહાર થયો ભાઈ, આમાં દાન ક્યાં થયું? આ તો તમે એને જમાડ્યા એટલે તમારી ઇમેજ વધે, સારા લાગે, તમને પાછા વ્યવહાર સારો રાખે, આને દાન ના કહેવાય. દાન તમારે પાંચ બાળકો જમાડવા હોય તો પરાયા બાળકોને ગોતીને લાવો અને જમાડો. ઘણા એવા બ્રાહ્મણ હોય ને કે બ્રાહ્મણને દાન કરવું છે, આ કરવું છે, તે કરવું છે, આપણા જમાઈ પણ બ્રાહ્મણ જ છે ને, એને બોલાવી લાવ, એને આપી દે, લ્યો, એનો વ્યવહાર સારો રહે, જમાઈ ખુશ થઈ જાય, અને પાછું દાન એ કર્યું કે બ્રાહ્મણ છે ને કે. એટલે ઘણા એવા નમૂના હોય, એ બ્રાહ્મણ હોય ને તો એ બધા એનો ધર્માદો દશાંશ વિશાંશ કાઢવો હોય ને, એ પાછા શું કે, અમે ઘરમાં નથી રાખતા, અમે જમાઈને આપી દઈએ, આને આપી દઈએ, દીકરીને આપી દઈએ, ફલાણ આપી દઈએ. એટલે આ ભગવાનને દેવાનો છે, જમાઈ તારો ભગવાન છે? એટલે આ દાન નથી, આ વ્યવહાર છે, અને આ આ ચાલ છે, પણ એ ચાલ કઈ ભગવાનના માર્ગમાં સફળ નથી થતી. જ્યાં કોઈ પણ આપણને પ્રતિભાવની અપેક્ષા જ ન હોય એવા પાત્રને ગોતી નહીં પણ દાન આપવું, એ દાન શ્રેષ્ઠ છે. મુંબઈમાં ભૂલેશ્વરમાં સ્વામિનારાયણ મંદિર છે, એ કલ્યાણજી કરમસિંહ દામજી શેઠે એમણે એકલાય આવે, રાજાભાઈ એમના સંપરિવારમાં એમાં થાય, એમણે એકલાય એ મંદિર ભૂલેશ્વરનું મુંબઈનું બાંધેલું બ્રિટિશ રાજ એ વખતે. આને સરનો ઇલકાબ કે કોઈને ફાંસીની સજા સજા ફરમાવેલી હોય, ફાંસી જ ચડાવવાનું હોય, પણ એ વખતે આ કલ્યાણજી શેઠ જો નીકળે તો ફાંસીથી મુક્ત થઈ જાય, આવો એને બ્રિટિશરોએ એને ઇલકાબ આપેલો. સત્સંગી ભગવાન સ્વામિનારાયણ એવા, ગવર્નરની સાથે ખુરશી પડે કે જેવી તેવી પાર્ટી હતી, એમણે આ મંદિર કરેલું. પણ જતે દાડે પછી એમને એમનો દીકરો એક જ હતો, એ પણ મહારાજ આવ્યા ધામમાં તેડી ગયા, તોય શેઠનું મુખ ઝાંખું ન પડ્યું. સહર્ષે એના દીકરાને કીધું કે અમારામાં મન રાખતો નહીં, મહારાજમાં મન રાખજે, અને તું સીધાવી જા મહારાજના ધામમાં, આ લોકમાં કાંઈ સુખ નથી. બોલો પાછળ કેટલી બધી પ્રોપર્ટી હોય અને દીકરાને આમ કેવું. અને દીકરો મહારાજને હર્ષથી સોંપી દીધો, ધામમાં ગયો. ધીમે ધીમે પછી એમની બધી સંપત્તિ ચોપટ થઈ ગઈ, ખલાસ થઈ ગયું બધું. પછી તો હવે દાન દેવાની તો વાત જ આવી નહીં, એવી પરિસ્થિતિ બહુ નબળી થઈ ગઈ. અને પછી તો એ વખતે આપણા ગાંધી બંધુઓ માણેકચંદ બાપા અને પાનેચંદ બાપા આપણા ટ્રસ્ટીઓ ગુરુકુલના પાયાના શાસ્ત્રી મહારાજની સાથે રહીને કામ કર્યું. એ ગાંધી બંધુઓની ત્યારે ધોમધોમ સાહેબી, તો એ માણેકચંદ બાપાને એ બધા દાન કરતા હોય પછી એમનું સારું છે. એટલે આરતી, શૃંગાર આરતી થાય 8 વાગે, ત્યાં દર્શને બધા આવતા હોય, તો માણેકચંદ બાપાએ દર્શને આવ્યા જ હોય, સેજે નજીક આવે, દર્શન કરે, આરતી ઉતારનારા સેવા કરનારા બ્રહ્મચારીનો મંડળ તો ફરતા જ રહેતા હોય, જુદા જુદા આવતા હોય, સેજે જે રિસન્ટલી દાન કરતા હોય એ વધારે પરિચયમાં હોય. એટલે આરતી પૂરી થઈને બધું થયું, પછી સૌ દર્શન કરતા હોય, એટલે બ્રહ્મચારી મહારાજે હાર પ્રસાદ પાણી તુલસી આ તે બધું લઈ અને માણેકચંદ બાપાને પ્રસાદ આપ્યો. બાજુમાં જ આ બાજુ કલ્યાણજી શેઠ ઉભેલા, એને તો કાંઈ આપ્યું નહીં, કારણ કે અત્યારે કાંઈ દેતા નથી, બ્રહ્મચારીને કાંઈ ઓળખતા ન હોય, કારણ કે આપતા હોય એને રનિંગમાં ઓળખતા હોય, રિસન્ટમાં માણેકચંદ બાપાને ઓળખે, એને આ બધો પાન બીડા પ્રસાદ તુલસી હાર આ બધું આપ્યું. એટલે માણેકચંદ બાપાએ કીધું, બ્રહ્મચારી મહારાજ આ મારી પાસેથી લઈ લ્યો, આને આપો, આને આ કલ્યાણજી શેઠને આપો, આ બધું મારા બાપ આ એને લીધે છે, આને આપો, અમને ઠીક છે, અમે તો હજી આજકાલના છે, આને આપો, આ આપવા જેવો છે, આને આપો, આ બધું એને કર્યું છે, એને આપો. શેઠ આમ થોડા તપી જાય એવા, સમજો એમ, આને આપો, આને ભૂલોમાં આ પાયા છે. એટલે કલ્યાણજી શેઠ તો ઉલા થઈ ગયા, હા હા હા માણેકચંદ, એ તમે શું બોલો છો, મારે નથી કાંઈ જોતો, મેં હું પાન બીડા ને પ્રસાદ ને હાર ને આગતા ને સ્વાગતા એના માટે મેં આ બધું કર્યું છે, મારે એના માટે મેં આ કાંઈ નથી કર્યું, મેં તો સ્વામિનારાયણને રાજી કરવા માટે કર્યું છે, માટી દીધું છે, મેં પાન બીડા પ્રસાદ માટે કાંઈ નથી કર્યું, ના મારે ભાઈ સાહેબ કાંઈ જોતું નથી, પગે લાગે નીકળી ગયા, લીધું જ નહીં. અને પછી કોઈ દિવસ એવી રીતે આગળ ના આવે બ્રહ્મચારીને સંકોચ વશ એને દેવું પડે નહીં, મેં એના માટે સ્વાગત થાય મારું માન રહે એટલા માટે મેં આ કર્યું છે. હા જીવમાંથી એને આમ આમ બળતરા થઈ ગઈ, મેં કોના માટે કર્યું છે, ભગવત અર્થે તદર્થે મેં કર્યું છે. એ મદર્થે થોડું છે, આપણે કરીએ છીએ નામ ભગવાનને અર્થે અને વાપરીએ છીએ ઇમેજ એની પાછી જે કાંઈ છે પ્રેસ્ટીજ એ મદર્થે વાપરીએ છીએ કે અમને એનો બેનિફિટ મળતો રહેવો જોઈએ. એ કોના અર્થે થયું? પોતાને માટે મદર્થે થયું, તદર્થે ન થયું, ભગવત અર્થે એ તદર્થે, બસ એ ભગવાનને અર્થે દાન. કોઈ અપેક્ષા ના જોઈએ, બદલાની કોઈ ભાવના ન હોય. કઠણ છે ભાઈઓ દાન આમ આપવું, બદલાની કોઈ. આપણે તો થોડું ઘણું કર્યું હોય ને પછી જો જેને આપણે કાંઈ થોડું રાખ્યું હોય, થોડું કાંઈ દીધું હોય અને એ જો આપણને ક્યારેક સારી રીતે બોલાવે નહીં, કેટલું દુઃખ લાગે તો વિચાર કરે, પગે ન લગાય, સામુ ન જોવાય, એના પ્રત્યે દુર્ભાવ થઈ જાય કે આ બધું ઠીક છે મારા ભાઈ, આપણને બોલાવતા નથી ને આપણા ઉપર ખીજાઈ જાય છે, નામ છે ને તેમ છે, કેટલું બધું થાય. ત્યારે ઘણા સાધુ એવા પાક્કા હોય છે કે ચાઈને આવું કરે, જોવે કે એને શું થાય છે, હા અંદરથી એને કશું ના હોય, પછી જોવે કે આમ થોડું કામ જરાક નાક મળીએ, થોડું કામ આમ કરીએ તો આને શું થાય છે, એટલે કસોટી તો થઈ જાય. પછી પછી એને આવવું હોય તો આવે, કંઈ એની ગરજી આવે ભાઈ, નહીં આ કોને ગરજ છે, એને જો કલ્યાણની ગરજ હોય તો સાત વાર પગે લાગીને આવે. એટલે જે સમજવાનું આ છે ભાઈ, હું તો તમને બહુ ચોખ્ખી ને સીધી ચટ વાત કહું છું કે આપણે ભગવાનને અર્થે કર્યું તો એમાં કોઈ બદલાની અપેક્ષા ન હોવી જોઈએ. લેનારો વચ્ચે ખાલી મીડિયા છે, ત્યારે મીડિયા પાસેથી માધ્યમ પાસેથી આપણે બધો યશ ને આ તે બધું ખાટવાની કોશિશ કરીએ તો તમારા અર્થે કર્યું છે, કંઈ એના માટે નથી કર્યું ભગવાનને માટે. માટે દાન આપીને કોઈ પણ જાતના ભાવની પ્રશંસાની આની તેની અપેક્ષા રખાય નહીં, માન સન્માન આગતા સ્વચ્છતા કાંઈ. કોઈ કરોડો આપ્યા હોય અને એ જો આપણને તે જ જગ્યાએ તે જ વ્યક્તિથી જો સન્માન ન મળે છતાંય ભાવ ન બદલે તો સમજવાનું આપણું શ્રેષ્ઠ ગીતામાં ભાગવતમાં સહજાનંદ સ્વામી કીધું એવું આપણું દાન છે. પણ એ કસોટી ટાણે કેવું થાય એ ભાઈ, બહુ આકરું લાગી જાય હો, પણ આ ઘડતર કરવું જ રહ્યું. જો આપણે ખૂબ કર્યું હોય અને એક વાર કુભાવ થઈ ગયો તો કેટલા માર્ક્સ કપાઈ જાય તમે જો, હે માર્ક્સ કેટલા આપણા કપાઈ જાય, મહેનત કરી કરીને જે બધા સ્ટેપ સાચા માંડ્યા હોય એમાં આપણે સહેજ ચૂક કરી જાય તો કેટલા માર્ક્સ કપાઈ જાય. માટે આ ઘડતરની વાત છે, દાન યજ્ઞ જેવું જ પવિત્ર કાર્ય છે, જીવનો પરમ ઉદ્ધાર કરી નાખે. પણ દાખલો ગણતા ગણતા જો સ્ટેપમાં ભૂલ થઈ જાય તો માર્ક્સ બહુ કપાઈ જાય. પેલામાં તો સ્ટેપ વાઇઝ કપાતા છે, આમાં તો હડુડુડ આખો આગલા બધા કપાઈ જાય. બહુ ધ્યાન રાખવું, જિંદગી નહોતી ખબર કે તું છે દાખલો, એક જ ડગલું ખોટું અને ખોટો આખો એ દાખલો. એટલે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન. એટલે દાન કર્તવ્ય સમજીને, દાન કોઈ પણ બદલ્યાની અપેક્ષા વગર દાન આપે એ દાન શ્રેષ્ઠ છે. ત્રીજી બહુ જ મહત્વની વાત, બહુ જ એટલે બહુ જ, દેશ કાળને ઓળખીને દાન કરવું, સમય સંજોગ કે સમયે શું કરવું, દેવ અર્ચન દેવ પૂજા એ દાનનું ઠેકાણું છે, ધર્મને અર્થે સત્સંગને અર્થે સમાજને અર્થે ગરીબોને અર્થે વિદ્યાદાનને અર્થે વિધવાઓને અર્થે ગાયોને અર્થે પશુઓને અર્થે ઘણા દાનના પેલા છે ને ઠેકાણા કરવાના. પણ એમાં કયા સમયે ક્યાં કરવું, કઈ બાબતમાં કરવું એ સમજીને જે દાન કરે, આપણે ઘરેથી જ કરી રાખીએ છીએ, બીજું માનવા તૈયાર નથી. અને અમુક લોકો મનાવવા પણ તૈયાર નથી દેતા, મનાવવા પણ નથી દેતા બસ. પણ ક્યાં સમય ક્યાં દાન કરવું, કઈ બાબતમાં દાન કરવું, સમજીને કરવું, એ બહુ મહત્વનું છે ભાઈ. હા, રામેશ્વરના અભિષેક માટેનું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું એકનાથજીએ. આ સમય સંજોગને ઓળખીને દાન કર્યું છે. એ રામેશ્વરને નવડાવવાથી એટલું ફાયદો ન થાય એટલું ભૂખ્યા ગધેડાને પીવડાવી દીધું, તરસ્યા ગધેડાને, એનાથી રામેશ્વર રાજી થઈ ગયા ને. બોલો, આ કેટલી મહત્વની વાત છે. દાન કરીએ છીએ પણ સમય સંજોગને ઓળખીને કઈ બાબતમાં ક્યારે ક્યાં કરવું એ સમજી શકતા નથી. ચલતી હે વૈસે ચલતી હે, બહુ કઠણ છે, બહુ ચોખ્ખું કહેવાય નહીં ભાઈ આમાં. આ તો બુદ્ધિથી સૌને વિચારી લેવાનું હોય, આ એવું ચેપ્ટર છે. તો દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ, અષ્ટપટરાણીઓ, દ્રૌપદી મહેમાન છે ને એ બધા બેઠા છે ને એમાં શેરડી જમે છે ને શેરડીના માંદળિયા તો કરીને દીધા છે, પણ ભગવાન કૃષ્ણ તો થોડા અટપટા છે. તો છરી મંગાવી અને જે માંદળિયું જે જમવાનું હોય એ થોડું મોટું લાગે તેના બે ટુકડા કરે, નાનું કરીને જમે, હાથમાં જ છરી રાખે, વળી કોઈ છોયો સરખો ન હોય તેનામાં છોલી સરખું કરીને જમે. આવા ફેશનેબલ માણસ. તો એને હાથમાં છરી અને શેરડી પોતે નાના નાના ટુકડાના ટુકડા કરીને નિરાયતે જમે, હિંડોળે ઝૂલે, સામે અષ્ટપટરાણીઓ દ્રૌપદી બધા બેઠા છે. એમાં છરી ધડદે છટકી અને આંગળીમાં આવી. રાજની છરી કઈ ધાર ઓછી તો ના હોય, એ આંગળીમાં લાગી લોહી દદડ થઈ ગયું. ત્યાં તો અષ્ટપટરાણી કે અરે લાવો લાવો, ક્યાંય ચિથરું લાવો, ચિથરું લાવો, ક્યાંય કપડ. હવે દ્વારિકા સુવર્ણની નગરી, ત્યાં ચિથરા હોય ભાઈ, ત્યાં ક્યાંથી હોય ચિથરા? તો આપણા ઘરમાં હોય એને ત્યાં ચિથરા હોય. પણ એ બધા અષ્ટપટરાણીઓ સેવિકાઓ બધી ચિથરું એવું નકામું એવું એક પાટો બાંધવા માટેનું કપડું ગોતવા ગયા. દ્રૌપદીએ કિંમતી વસ્ત્રની સાડી પહેરેલી અને એ દ્વારિકાના મહેમાન હતા ત્યારે તો થાપણાની કાઢી હોય. એ ચરણ દઈને આમ ચીરી કરી લઈ અને ભગવાન કૃષ્ણને પાટો બાંધી દીધો. પણ પાટા બાંધતા બાંધતા બાંધતા કનૈયો જોઈ રહ્યા. અને શું કહેવાય, સમય સંજોગનું દાન. દ્રૌપદીએ એની જચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં જુઓ આપા દીના નાથે, વિવેકી નરને એમ વિચારીને. તો તાતણા ગણી લીધા 999 થયા, ત્યાં તો નવી સાડી સાવ નવા જ રંગ. દ્રૌપદીને અંગે ધરી, દ્રૌપદીને અંગે ધરી. લ્યો એક ચિત્રું બાંધી દીધું, આબરૂ રહી ગઈ, 999 સાડી ઓઢાડી દીધી દ્રૌપદીને. ભાઈ અનંત ગણું થઈ ગયું. અવસર ઓળખીને જે દાન દેવું એ કઈ સામાન્ય નથી. પરિસ્થિતિ ઓળખી સંજો કઠણ છે, પણ બધું ઓળખવું કઠણ છે, ચૂકી જ જવાય. કારણ કે કાં તો આપણી બુદ્ધિ ડાપણ કરે અને કાં બીજા આપણને કરવા ના દે. બહુ બહુ મુશ્કેલી વાળું કામ છે. પણ જે સમજદાર હોય સમજીને સમાજની સમયની શું માંગ છે બસ એમ ઓળખીને દાન કરો. દેવ પૂજાય નિરર્થક નથી, કરવા જેવું છે. રામેશ્વર માટે જ ગંગાજળ હતું, પણ છતાંય કયા સમયે કરવા જેવું છે એ થોડું ધીમું પાડી દેવું, બીજું કરવું એ સમય સંજોગને ઓળખીને દાન કરવું. શ્રીજી મહારાજ ગરડામાં બેઠા હતા અને બોટાથી અદા શેઠ, ભગા નહીં અદા શેઠ આવ્યા, દંડવત કર્યા બેઠા. મહારાજ કે વધારો શેઠ. હા મહારાજ, એક ઈચ્છા મનોરથ લઈને આવ્યો છે. કયો ને શેઠ? મારે સંતોને જમાડવા છે. તો મહારાજ આડે પડ ખેતા બેઠા થયા. શેઠ, હા આ ગોપીનાથજીના મંદિર થાય છે ને, કડિયાના પગાર ચડ્યા છે. તો હા મહારાજ, એ તો બધું હાલી રાખે, પણ મારે તો સાધુને જમાડવા છે. પણ શેઠ તમારી વાત સાચી, પણ કડિયાના પગાર ચડ્યા છો. હા મહારાજ, હવે એ તો છે જ, એ ક્યાં ખૂટવાનું છે, પણ મારે સાધુને જમાડવા છે. હું મનમાં નક્કી કરીને આવ્યો છું. તમે નક્કી કર્યું છે, પણ હવે મજૂરો કડિયા હોય એના પગાર ચડી ગયા છે, તો એમાં ના મહારાજો, આપણે સાધુને જમાડવા. સારું, ઓળખી શકે છે? જો સામે બાપ બેઠો હતો તોય, જેને ભગવાન માનતા હતા, ભગવાન માનીને પૂછતા હતા, જેની માળા કરતા હતા, એની આગળ આમ થાય છે તો આજકાલ સાધુ આગળ થાય એમાં શું નવી નવાય? હે, એટલે કરવું એવું નહીં, આપણે શીખવું. મહારાજ કે સારું, પણ મહારાજ મારે સાધુને જ જમાડવાશો ને, આ ભગવા વાળાને, ધોળિયાને નહીં. એટલે 100-150 પાર્ષદો હોય ત્યારે, પાર્ષદો કોઈ નહીં, ફક્ત લોગડા ભગવા એને જ મારે જમાડવા છે. મહારાજ કે છે હવે એવી રીતે તો કેમ થાય, અમારે બધા ત્યાગી ગણાય. તું ના મહારાજ, એમ નહીં, મારે તો રાતડિયાને જ જમાડવા છે. સારું, મોતિયા લાડુ ને એવું બધું બનાવ્યું છે. એ મહારાજ ભેઠવાળીને પીરસવા નીકળ્યા, સાધુને પીરસ્યું, અરે થયું, જમવા માંડ્યા. બીજી વાર પીરસવા આવે, પણ મહારાજે એટલું બધું પીરસ્યું તો બધાના પતરમાં ટોચ કરી દીધી, ચેકરા કરી દીધા. એટલા કેટલા 25-25 30-40 આમ લાડવા એમને ગોઠવી દીધા. સાધુ કે જમો જમો, બધું ખૂટવાડી દીધું, લાડવા બધા પતર ભરી દીધા સંતો. મહારાજ પણ આ શે ખૂટે કયા, આગ્રહ કરીને પ્રસાદ આપે ત્યારે જમનારા મીઠાઈ એ બધા. મહારાજ આ પણ જમો જમો, તમે તમારે જમો. થોડું થોડું જમ્યા પછી મહારાજ હવે નથી હાલતી, નહીં જમાય ના. મહારાજ કે લાવો તપેલું લાવો, તમે પણ નબળા છો જમવામાં, ઠલવો બધું આમાં, પાછું ઠલવું બધું. હવે સાધુના પતર માંથી એઠું જમી થયેલું થઈ ગયું, નાખો આ બધું આમાં. મહારાજ કે અદા શેઠ, હા હવે સાધુ તો ન જમાવે, આ જમવું તો જમી લીધું, આ હવે તમે લઈ જાઓ. અરે અરે મહારાજ, એ સાધુના પતર માંથી એઠું નાખ્યું એ હું ક્યાં લઈ જાઉં, તો આનું શું કરવું? સાધુ તો ધરાઈ રહ્યા ને વધી પડ્યું, પણ મહારાજ એને હું ક્યાં લઈ જાઉં? તો એ સાધુના સેવક ખાય તો તમને વાંધો કાય, તો હવે એને ખવડાવી દો. પાર્ષદો અહીં આવો, આ તપેલું લઈ જાઓ, લાડવા ખાઈ જાઓ. એ બાપ કઈ એના છોકરાને થોડા ભૂખ્યા રાખે. આમ જમાડ્યું પણ મરજી જાણી શક્યા નહીં. હવે થોડા દાડા ગયા ને, એમાં એક બીજા હરિભગત આવ્યો. મહારાજ મારે સાધુને જમાડવા છે. મહારાજ કે તમારે સાધુને જમાડવા હોય તો જમાડીએ, પણ મારો વિચાર એવો છે કે એક દિવસમાં જમાડી દેવા એક ટાણામાં. એના કરતા તમે જે પૈસા આપવા માંગતા હો એ આપો, એમાંથી જુવાર ઘઉં બાજરો આપણે લઈ લઈએ તો ઘણા દિવસ સુધી સાધુઓ એમાંથી રોટલા જમશે. તમારે જમાડવા જ છે ને? હા મારે મારે જમાડવા જ છે. તો જુવાર બાજરો લઈ લઈએ, મીઠાઈ ને એવું બધું ના કરીએ, એક દિવસમાં ખૂટવાડી દેવું, એના કરતા દિવસો સુધી તમારો અનાજ દાણો સંતો જમે એવું કરીએ. તો જેમ તમારી ઈચ્છા મહારાજ, મારે સાધુ મારા અનાજનો કણીકો આપને જમો એ જ મારી ઈચ્છા બસ. રાજી થઈને તમારે જે કરવું એ કરો. હા મહારાજ, તમારે જેને જમાડવા હોય જેને, મેં તમને દઈ દીધા, મેં તમને દઈ દીધા, બસ પતી ગયો. માચા ખાચર કારિયાણીના અક્ષરવાસી થયા પછી એના મિત્ર પરમ મિત્ર ભોજોચારણ, હા એક શરીર જુદા પણ આમ દેહ એક હોય, આત્મા એક હોય એવા એ ભોજોચારણ અને માચા ખાચર એવી દોસ્તારી. એ આ માચા ખાતર ધામમાં વૈયા ગયા એટલે પછી મહારાજ કારિયાણી પધાર્યા ત્યારે ભોજાચારણે પોતાની મૂડી હતી, મરણ મૂડી, એ 400 રૂપિયાની થેલી મહારાજની પાસે મૂકી. મહારાજ મારો પરમ મિત્ર માચો યોગ્ય, મહારાજ એ નિમિત્તે આ તમારે જ્યાં વાપરવા હોય ને આ 400 રૂપિયા. મહારાજ કે એમ? હા. એ કોથળી ખોલીને પૈસા ઉડાડવા માંડ્યા આજુબાજુ ખોવડા ઉપર. આ સાચી સાવ સત્ય નગદ હકીકત. એ બાજુમાં જે કોળી પટેલિયા જે હશે એના ખવડા ઉપર લઈને ખોબો મુઠ્ઠીઓ ભરી ભરીને મારા નાખવા માંડ્યા. ભોજો દર્શન કરે, આખી કોથળી ઠલવી નાખી, જેને જ્યાં પીડા બધા વીણી લીધા. મહારાજ કે ભોજા તને કઈ થયું નહીં, મને શું થાય, મેં તો તમને દઈ દીધા, પછી તમારે જે કરવું એ કરો ને, મારે શું? બાપા આપણે તો એક મુઠ્ઠી ભરી હોય તો આખી કોથળી લઈ લઈ નાખી દેવા દીધા છે, શું વાત કરો છો? હે શું વા, ઉડાડી દેવા માટે દીધા છે, મરણ મૂડી છે, લ્યો નાખી દેવા. આને દાન કર્યું કહેવાય, શ્રેષ્ઠ દાન છે ભાઈ. એની મરજીમાં એને જેમ કરવું એમ કરે. આપણી પાસે હતું ત્યારે આપણે માલિક, દઈ દીધું પછી એ માલિક છે, એને પછી જે કરવું તે, જે કરવું હોય તે. પણ એ વિવેક પાછળ આવશે, નહીં તો પછી ઘણા એમ કે દાન દીધા પછી કે આપણે જોવું નહીં, એવું નથી. દાન લેનારો કોણ છે? એટલે સમય સંજોગને ઓળખીને દાન કરવું. ગામડું ગામ હોય તમે જોજો, ઘણી જગ્યાએ આવું બનતું હોય, બે ત્રણ હરિભગત હોય અને 50-60 લાખ નું મંદિર કરે. મંદિર ન કરવા એવું નથી, આપણે મંદિરના વિરોધી નથી, ઉત્સવ સમયના વિરોધી નથી, પણ બધું વિવેકથી થાય શોભે અને એ ધર્મનો ઉત્કર્ષ કરે. 2-3 સત્સંગ હોય ગામમાં તો એને 50-60 લાખના મંદિરની જરૂર નથી, આલિશાન મંદિરની છે જરૂર. એને નાનકડું હરિભજે એવડું મંદિર થઈ જાય, બહુ થઈ ગયું. 10 લાખનું કરો અને 40 લાખ વધ્યા એ ગામના ઉત્કર્ષમાં વાપરો. કેટલી વિધવાઓ ભૂખી રહી જાય છે, કેટલા ગરીબો ભૂખ્યા રહી જાય છે, કેટલા પશુઓ અને પાણીની સમસ્યા છે, આખા ગામને પાણીની સમસ્યા છે, સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણવાનું છાપરું નથી. આ ઉત્કર્ષમાં એના 40 લાખ વપરાય તો સંજોગને ઓળખીને, દેશકાળને ઓળખીને દાન કર્યું છે. આપણે તો પછી મંદિર કરી દીધું, કરી દીધું ભલે જેટલાનું થાય, તો એ દાન કરતા પેલું દાન વધારે શ્રેષ્ઠ છે. એ કાર્ય આખા ગામને તમે હા ગમતે જમાડી દો અને 5 લાખનો ખર્ચ આવે ને તમે કહો હોશે હોશે મેં 5 લાખમાં આખું ગામ જમાડી દીધું, બરાબર છે. એના કરતા એટલો ખર્ચો ન કર્યો હોત અને ગામમાં જેટલા ગરીબ ને જેટલી વિધવા હોય એને બધાને આજીવન વ્યવસ્થા થઈ જાય એવું 5 લાખમાંથી કર્યું હોય તો જે કોઈને આગળ બિચારી બાઈ માણસ હોવાથી, એકલી હોવાથી હાથ લાંબો નથી કરી શકતી, તો એ ઓછું પુણ્યનું કાર્ય છે. પણ સમજે તો જ થાય. બહુ સંજોગ સમયને ઓળખીને દાન એમ નથી, સામાન્ય વાત નથી. દેશકાળ સંજોગને ઓળખીને કરવું. આખા દેશની અંદર ઘણા સંપ્રદાયો છે ને, ઓલ ઓવર આપણે ધાર્મિક જગતની વાત કરીએ છીએ. ઘણી ધર્મ સંસ્થાઓ છે ને આખા ભારતમાં, એમાં કેટલીય એવી ધર્મ સંસ્થાઓ છે કે જે કરોડોના ખર્ચના મહોત્સવો કરે છે. ઉત્સવ સમય કરોડો, લાખો નહીં, કેટલા કરોડો વાપરે છે, બરાબર છે ને. એમાંની કેટલી ધર્મ સંસ્થા સાંભળજો, આ વાતો તમારે સાંભળવાની જેવી નથી, પણ જે ધર્મ સંસ્થાઓ ચલાવતા હોય એને આ સાંભળવા જેવી છે. તો એવી કેટલીય ધર્મ સંસ્થાઓ છે કે જે સ્કૂલ કોલેજો ચલાવે છે, શાળાઓ ચલાવે છે, પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ચલાવે છે, આમ કરોડોના ઉત્સવ કરે છે, પણ પોતે જે સ્કૂલો ચલાવે છે એવી ઘણી સંસ્થાઓ, ધર્મ સંસ્થાઓ છે. એ સ્કૂલો ચલાવે છે એમાં શિક્ષકોનું શોષણ કરે છે. ચોપડે 10,000 લખાવે, પગાર 5,000 આપે, આ ક્યાંનો ન્યાય છે? આ ક્યાંની ધાર્મિકતા છે? એને ચૂસવા, એના કરતા તમે મહોત્સવ કરો એમાં 50 લાખ ઓછા વાપરો ને, ઓછો શો કરજો, હેલિકોપ્ટર ના મંગાવતા ફૂલ વર્ષા કરવા માટે, સીધી વાત છે. એના કરતા જે તમારા જ છે એને બિચારાને બાલ પરિવાર છે, બચ્ચા પરિવાર છે, એ તમારે ત્યાં 10-15-20-20 વર્ષથી નોકરી કરે છે, એને સરખો પગાર આપો ને, એને શું કામ કાપી નાખો છો? એ તમારા ડ્રાઈવરને સારો પગાર આપો, તમારે રસોઈ કરો રસોઈયાને સારો પગાર આપો, નોકર ચાકર છે એ બધાને સારો પગાર, એને કસી કસીને આપો છો, આપવો જોઈએ એનાથી પણ અર્ધો આપો છો, તો એને દાન આપો, એને મદદ કરો. એ શ્રેષ્ઠ સંજોગને ઓળખીને કરેલું કાર્ય છે, પણ નહીં કરે તમે જુઓ, કારણ કે ત્યાં દાનવીરનું ટાઈટલ નથી લાગતું. અખબારમાં ફોટો કોણ આપે? એને કોણ પ્રશંસા કરે સમાજમાં કે ડ્રાઈવરને સારો પગાર આપે છે, શિક્ષકોને સારો પગાર આપે છે, એમ કોણ કહેવાનું છે? જ્યાં એને પોતાનું પેલું સારું દેખાય ત્યાં ખર્ચો કરે છે. સાચો સાધુ પુરુષ જ એ કહેવાય કે પોતાના નજીક રહેનારા હોય એના દુઃખ જોઈ ના શકે, એમાં આપે, લ્યો વાપરો. તમે બિચારા, તમારે બાલ બચ્ચા છે, પરિવાર છે, ભૂખ્યા રહી જતા હો, વ્યવહાર હોય, વરાવા પરણાવવા હોય છોકરા છોકરીઓને, એના છોકરાઓને ભણાવવા હોય, તેની કોલેજની સ્કૂલની ફી ભરવી, આ તે કંઈ ઓછું છે? લ્યો વાપરો, તમે તમારી રીતે જેટલું યોગ્ય હોય એ લ્યો, લ્યો પ્રેમથી લ્યો, મૂંઝાવો નહીં. કારણ કે ઉત્સવોમાં તમે જ્યાં ત્યાં કરોડો વાપરો જ છો, દાન ધર્મ કરો છો, એમાંય તમે કરોડો લાખો વાપરો જ છો. આ આને પહેલા આપવું છે, પણ ચૂક થઈ જાય છે જુઓ, કારણ કે ત્યાં એને કોઈ પ્રશંસા મળતી નથી. આ કોણ કી એને, આ કોણ સમજાવે, સમજાવવા જાય તો કોણ માને? અમે એક શહેરમાં એક શેઠને ત્યાં 2 દિવસ રોકાણા હતા, એટલે આપણે તો જે ફ્લેટમાં રહેવાનું હોય એટલે પછી શેઠ તો એના પરિવાર સાથે શિફ્ટ થઈ જાય, બૈરા પરિવાર હોય, રસોડો આપણને સોંપી દે, કારણ કે આપણે હાથે રસોઈ બનાવીને ઠાકોરજીના થાળ કરવાના હોય એટલે બધું, એટલે થાળ એને એક નોકર સાફ સફાઈ માટેનો હોય એ ત્યાં રહે ને સાફ સફાઈમાં બધી મદદ કરે, અને કોઈ ચીજ વસ્તુ જોઈતી હોય તો નોકરને ખબર હોય તે બધું બતાવે એ ત્યાં. એ બપોરે સરસ મજાને આપણે થાળ, શેઠ સાહેબ હોય પછી થાળે એવો કરાવાય, ને સાધુનાથની રસોઈ તો તમને ખબર છે કેવી સરસ રસોઈ થાય, ને એ રસોઈ સરસ મજાની બનાવી ઠાકોરજીને થાળ ધરાવ્યા, અને પેલા ને સંતોએ થાળી આપી, કોને? નોકરને. બે ટાઈમ સારું જમવાનું, બીજે દિવસે સરસ મજાની થાળી જીમાં. તે નોકર બોલ્યો, ભાઈ સાહેબ મહાત્માજી, હા કિતને દિન કે બાદ મેં ઇતના અચ્છા ભોજન ખાયા મેં. લે, એટલે મેં કીધું કે તું તો શેઠને ત્યાં રહે છો તો તારે પછી એવું હોય મોડું ખાવાનું? મને કે અહીંયા આવો બતાવું. સાવ નજર સામે ની હતો, મને એની રૂમ હતી ને ખોલીને મને કે આ બે ત્રણ ડબ્બા છે ને તમે ઉગાડો. એ મેં ખોલ્યા તો જાડા ભડકા જેવા ઘઉં જુવાર મને કે મારા માટે ભરી રાખ્યા છે. આ શેઠાણી આમાંથી દળે ઘઉં એમની ભાખરી રોટલી કરીને એ મને ખાવા દે, રસોડામાંથી મારે સુગંધ જ લેવાની. આ લાખોના દાન કરનારા શેઠિયા એક એનું કામ કરનારા નોકરને સારી થાળી જમાડી શકતા નથી. આવા ગોતવાગીય શેરમાં ન મળે એવું નથી. તમે લાખો આપો છો એની ના નહીં, પણ આને તમે વર્ષે આને કેટલા 5000 ના જોઈએ, 10000 ખર્ચો ના થાય. તો લાખો આપો છે, 10000 આ બિચાર જમાડો એને સારું, તમે જમો એને થાળી જમાડો, વફાદાર થઈને નોકર થશે, ક્યારેક ચોર ચકાર આવશે તો પ્રાણ આપી દેશે ને તમારું રક્ષણ કરશે ભલા માળા, નહીતર કે જવા દો ટાઢી પાણી જવા દો, બોલો બલિદાન આપી દે જીભનું, શું વાત કરો છો, મારો શેઠ મરવો ન જોઈએ, મેં એનું લૂણ ખાધું છે, આ તો કે જવા દો, બે ઠોકે પાટા ઉલટાનો, એ તોડાવી નાખ્યા કામ કરીને કોઈ દી સારું ખાવા દીધું નહીં, પણ બે ટાઈમ નિરાતે એને ત્યાં જમાડે અને જાતો હોય ત્યારે કોઈ મિષ્ટાન બનાવ્યું, વાર તહેવાર પરબ હોય ત્યારે, પર્વનો દિવસ હોય ત્યાં કે લે આ મીઠાઈ છે ને લઈ જાય, તારે બાળકોને આપજે, હા જમાડજે, અને લે 5-5 રૂપિયા ફટાકડા ફોડજો, હા આ પર્વ આવે છે તો વાપરજો. આમ કરે તો એ સાચો સદબુદ્ધિનો શાસ્ત્ર ન્યાયનો દાતા કહેવાય. કોણ કરે? અરે તમે ભાઈ સાહેબ આ આજુબાજુ સોસાયટીમાં નજર કરો, સુખી ઘરની આ બધે આ કથાઓ છે, હા સુખી હોય પણ શેઠાણી શાક લેવા નીચે રેકડી આવે ને એની અરે આદુ કોથમીર માટે બાજે, સાચું ખોટું? ઓલો ગુવાર જોખતો હોય ને ત્યાં હાથેથી બે કોથમીર પૂંખડા લઈ લે, એકાદ આદુ હેરવી લે લઈ લે, ઓલો કે અરે પણ અરે આટલું તો નાખવું પડે, લે લઈ લે. અને ઘણા તો એટલા નમૂના હોય છે ઉત્તમ, રોજનું 500 ખાઈ તો શકે નહીં, 500 ગ્રામ માંડ શાક જોતું હોય તો માણેક ચોક થી કોક ને અરે મંગાવ, કેમ ત્યાં 4 રૂપિયા મળે ને અહીંયા 6 રૂપિયા મળે. હવે બિચારા આજુબાજુ જે ફેરિયાઓ રહે છે એ બીજા એ સારા છે, ચોરી કરતા નથી, લૂંટફાટ કરતા નથી, મજૂરી કરે છે, રેકડી લઈને આવે છે, માથે ટોપલા ઉપાડીને આવે છે. તમે ઠેઠ માણેક સુખી છો તો બચાવી માન્ય કેટલા 100-200 બચાવશો, એના કરતા આવા નાના માણસોને કમાવડાવો ને, એને ઘરે 2 પૈસા આવે, તેના બાળકો એ પરિવાર નિરાયતે કંઈક સારું ખાય, તમને 200 રૂપિયામાં ફેર નથી પડી જવાનો. અહીંયા ભાવ બહુ હોય છે, પણ તે તમારે ક્યાં ખોટ છે, તમારો ભાવ સુધારો ને મનનો. તમે શું કામ રાગ થઈ જાઓ છો? સુખી માણસોને રિક્ષા હારે માથાકૂટ પરતો જોઉં ને તે મન લાગે આના જેવો મોટો કળજુ કે કઈ નહીં, 50 પૈસા માટે આમ કરે. અરે જાવા દો ને રૂપિયો રોડું, ભલે તમે કયો ગમે હોય પણ રિક્ષા ફેરવે છે, એની બિચારી મજબૂરી હશે ને, તમારી જેમ કઈ 25 લાખની મારુતિ જ નથી ફેરવતો અને ગાડી નથી ફેરવતો, એ રૂપિયો વધારે લઈ જાય શું વાંધો છે, તમારા જે છે ગણતરી બહારનું વ્યૂ જાય છે. અને તમારા છોકરા તો આ એક બાપુનગરને ઓલે છેડે આંખ છેડે આવે ત્યાં 200-250 વાપરી નાખે છે, એક આમથી આમ છેટો મારે ત્યાં જ પાછો જાય પાછા 250 વાપરી નાખે, તો આમાં ક્યારેક આવે 5-25 રૂપિયા મહિને દાડે આવે, ગરીબ લોકોના ઘરમાં જાય. પણ જો આ ન થઈ શકે, હા ન થાય, 5 પૈસા સસ્તું મળતું હોય ને ઠેઠ બીજા સિટીમાં મળતું હોય તો કોકની પાસે મંગાવે, પણ નજીક ન હોય એ કમાઈ જાય, ના એ વાતમાં સમજો, આ બહુ મેં દર્શન કર્યું છે, આ શાસ્ત્રમાં વાંચે નહીં મળે, હા આ બહુ મેં જોયું છે, આ બધું બહુ જોયું છે. અને મેં, મને તરત થાય કે આમાં કોઈ દી માથાકૂટ ના કરે, ગરીબ માણસ જવા દે, લેવાનું શું હોય, ભલા માણસ લેવાનું શું હોય,